અક્ષરધામ મધ્યસ્થમ યનંત મુક્ત સેવિતમ નેકેન્દુ સુપ્રભમ રમ્યમ શ્રીહરિમ ચિંતયામ્યહમ. અક્ષરધામના અધિપતિ, સર્વાવતારી, સર્વાધીશ, સર્વે કર્તાના કર્તા અને સર્વે કારણના કારણ વાલા વાલા ઘનશ્યામ મહારાજ, ગુરુકુલ સંસ્કૃતિના પુનરોદ્ધારક, સદવિદ્યા સદ્ધર્મ રક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન દાસજી સ્વામી, આજે હજારો હરિભક્તો અને લાખો વિદ્યાર્થીઓના જીવન નૌકાના તારણહાર વાલાવાલા ગુરુ મહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, એટલી કથાઓ કરીને પોતાના કથામૃતના અમૃતથી સૌને પાવન કરીને જગજગના રહ્યા અહિયામાં વસતા જૂનાગઢ ગુરુકુલ તથા જ્ઞાનબાગ ગુરુકુલના સંચાલક પૂજ્યપાદ જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, સર્વે સંતો તથા લાઈવના માધ્યમથી આજે આ શૌર્ય સભાને નિહાળતા સર્વે વહાલા ભાવિક ભક્તજનો તથા વડીલોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. હિન્દની આ સંસ્કૃતિનો એક મેઇન સમણ, એક કહેવાય પાળખું કહીએ ને, તો એ આપણો દેશ અને આપણી સંસ્કૃતિ, અને એ ભારતની સંસ્કૃતિ અને સભ્યતાની રક્ષાને માટે જેણે જેણે બલિદાનો આપ્યા છે ને, એનું આપણે આટલું ગૌરવથી ગુણગાન કરીએ આ જ શૌર્ય સભા. વાલા ભક્તજનો, વાલા વિદ્યાર્થી બંધુઓ, વાલા વડીલો, આજે કહેવાનું આનંદથી કે આપણે જ્યારે શાંતિથી સૂતા હોઈએ ત્યારે આપણા સૈનિકો રાત્રે લગભગ -15 ડિગ્રી સુધીના તાપમાનથી એ ઠરતા હોય. એ રીજાંગલા જેવી દુર્ગમ ઘાટીઓ જોઈએ, સિક્કિમમાં આવેલા આપણા દુર્ગમ ખીણ વિસ્તારોની એ નાની નાની કંદરાઓમાં આપણા સૈનિકો રાતે ઠંડીમાં વગેરે ઓઢે પડ્યા રહી અને આપણી મદદ કરતા હોય, આપણી સુરક્ષા કરતા હોય, અને ત્યારે એ સૈનિકોને માન સન્માન અને પ્રકૃતિના હદ્દા મોડવા એ આપણા સૌથી મોટા સૌભાગ્યની વાત છે. વાલા ભક્તજનો, વાલા વિદ્યાર્થીઓ, આજે વાત કરવી છે એક એવા સૈનિકની, એક એવા બાહોશ સૈનિકની કે કદાચ આ ગુજરાતની ભૂમિની એવી આપણા ગુજરાતની ભૂમિની એ સદભાગ્ય છે કે આપણા ગુજરાતની ભૂમિમાં એવું રતન જન્મું. એ બરડા ડુંગરનો પાછળનો વિસ્તાર કહેવાય કે હજી તો માત્ર એ વિસ્તાર મોટો થતો જાય, પાંગરતો જાય અને પોતાની સમૃદ્ધિને પોતાના હાથમાં લઈ અને પોતાના સમૃદ્ધિને પોતે એક એક ડગલું આગળ વધારતો જાય, અને એવા નાના એવા વિસ્તારનો એ હિરલો. બાંગ્લાદેશ એ અને પાકિસ્તાન ભારતમાંથી છૂટા પડ્યા, અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ છૂટા પડ્યા. પાકિસ્તાનમાંથી પોતાના ત્યાંના અધિકારીઓએ બાંગ્લાદેશને ધમરોળી નાખવા માટેના હુકમ કરેલા કે એ છે તો આપણો જ ભાગ, પણ પોતે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે એક નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે બાંગ્લાદેશને તમે રગધોળી નાખો, અને ત્યારે આગિયા ખાનના હુકમથી એ ટીકા ખાન પોતે પોતાની 50,000ની સેનાને લઈ અને બાંગ્લાદેશને ધમરોળવા આવે છે. એ કરુણ વેદનાથી બાંગ્લાદેશ આજે ત્રાહી ત્રાહી પોકારી રહ્યું છે, અને જ્યાં બાંગ્લાદેશમાં પોતાના પગ એ મકમ કર્યા છે, અને આ ટીકા ખાન પોતાના સૈનિકોને બધી જ રીતની છૂટછાટ આપી દીધી, અરે નરસંહાર થયો, નાના નાના બાળકો સુધી પણ એને છોડ્યા નથી અને ઊભે ઊભા કટકા કરી નાખે છે. સ્ત્રીઓ પણ પોતાની ઇજ્જત સાચવી શકતી નથી, અને બાંગ્લાદેશ આજે ત્રાહી ત્રાહી પોકારી રહ્યું છે. માત્ર એટલું જ કે એણે પાકિસ્તાનથી પોતાની જાતને અલગ રાષ્ટ્ર તરીકે પોતાની જાતને વિકસાવી, અને આ બાંગ્લાદેશની આ હરકત પાકિસ્તાનને ના ગમી, અને ત્યારે એ આગિયા ખાનના હુકમથી ટીકા ખાને બાંગ્લાદેશને રંધોળી નાખ્યું છે. વાલા ભક્તજનો, વાલા વિદ્યાર્થી બંધુઓ, તમને કહેતા એક શરમ થાય કે ત્યારના સમયમાં લગભગ 37,000 જેટલા નાના નાના બાળકો, સ્ત્રીઓ, વડીલો, વૃદ્ધો વગેરેનો નરસંહાર થયો, અને બાંગ્લાદેશની એ ભૂમિ એ પાકની નાપાક હરકતથી આજે રંગાઈ ગઈ. કેસરિયા રંગમાં રંગાવવાની જગ્યાએ જ તો કાળા રંગમાં રંગાણી, અને બાંગ્લાદેશની એ ધરતી આજે હવે હિંદ તરફ આંગળો ચીંધે છે કે વહારે હવે તારે આવવાનું છે, અને પડોશી રાષ્ટ્ર તરીકે હિંદે પણ પોતાનાથી બનતી હતી, ભારતે પોતાનાથી બનતી હતી એટલી મદદ કરેલી, પણ શું કરે, આપણી પાસે સૈનિકો તો ખરા પણ થોડી થોડી ટુકડીઓમાં આખે આખા દેશમાં વહેંચવા પડે, કારણ કે ક્ષેત્રફળ મોટું એટલે એની જવાબદારીઓ પણ મોટી હોય. પણ બાંગ્લાદેશની એ કરુણતાને આપણા હિંદના સૈનિકો જોઈએ એટલી મદદ ના કરી શક્યા, અને એ ટીકા ખાને આખે આખા બાંગ્લાદેશને રંગધોળી, અને હવે એનું નિશાન બન્યો આપણો હિન્દુસ્તાન. પાકિસ્તાનમાં પોતે ગયા એની પહેલા એને હિન્દુસ્તાનને પોતાનો નિશાન બનાવ્યો કે હવે હિન્દુસ્તાનમાં પણ આવીને આવી રમઝટ બોલાવી છે, આવીને આવી કરુણ રીતે હિન્દુસ્તાનની પથારી ફેરવવી છે. હવે કઈ રીતે? કે ભારતમાં એટલી સમૃદ્ધિ છે કે જો ભારતની ખાલી 50% સમૃદ્ધિ પણ આપણે લૂંટી લઈએ ને એ સમયે, કે વિભાજન થયું, વિભાજનના થોડાક સમય બધી પછીની વાત છે, ત્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી, અત્યારની વાત છે, અને ત્યારે ભારતની એ સમૃદ્ધિમાં 50% ભાગ જો આપણને ખાલી આપણે લૂંટીને પાકિસ્તાનમાં લઈ જઈએ ને તો કદાચ પાકિસ્તાનને છે વિશ્વનું સૌથી સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે આપણે ઉપસાવી શકીએ. અને આ એની મહત્વાકાંક્ષાએ ભારત ઉપરના આક્રમણોને એણે પોતે નોંધાવી દીધા છે, અને ભારત ઉપર આક્રમણ કરવાના એ દાણ મળ્યા, અને આ બાજુ એ સિક્કિમ પ્રદેશ, એ શાલ પ્રદેશના સર્વે સૈનિકોને સાથે મળાવી અને એના સરદારે હુકમ કર્યો છે કે લડવાનું તો છે, ખુલ્લી છાતીએ જ લડવાનું છે, કારણ કે આ સૈનિકનો ભેખ લીધો ને ત્યારથી આપણા અંદર એ ખુમારી ભરી દીધી છે કે તમારે જીવવાનું છે તો માતૃભૂમિ માટે અને મરવાનું છે તો માતૃભૂમિ માટે, કારણ કે ભારત દેશની સંહિતામાં જ પોતે પોતાના પ્રાણ ન્યોછાવર કરી અને મોટા મોટા સત્પુરુષોએ પોતાના નામ અમર કરી દીધા છે. એ ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, કે વીર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ હોય, વાલા વિદ્યાર્થી બંધુઓ, આજ સુધી ભારતની ભૂમિકાનો સૌથી મોટો રાષ્ટ્રપુરુષ એ લોખંડી પુરુષ જ્યારે બન્યો, આ સરદાર વલ્લભભાઈ પટેલની વાત નીકળી એટલે એક વાત યાદ આવે, એ તમને કહું કે જ્યારે ગાંધીજી, મહાત્મા ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલને એમ કીધું કે પટેલજી હવે સર્વે પ્રકારના કારણો નીકળી ગયા છે, તારણ ઉપરથી એવું તારણ આવ્યું છે કે હવે તમારે વડાપ્રધાન બનવાનું છે, હવે એનો વિનમ્ર જોજો, સરદાર વલ્લભભાઈ પટેલનો રાષ્ટ્રપિતા પ્રત્યેનો વિનમ્ર ભાવ જોજો જી, ખાલી એટલું જ, હા બનવાનું છે તો બનવાનું છે. પછી કીધું કે હવે થોડાક વિરોધો થાય છે, માટે હવે તમારે બનવાનું નથી, હવે ચૂંટણી થશે અને ચૂંટણીમાં તમને જે વોટ મળશે એ પ્રમાણે તમારે કરવાનું, જી એમ કરશું. પોતે જ બનવાના હતા વડાપ્રધાન, કારણ કે 562 જેટલા દેશી રજવાડાઓ આખે આખા હિન્દુસ્તાનને ફંટી નાખ્યું હતું, અને 562 જેટલા દેશી રજવાડાઓને એક ગઠબંધનમાં બાંધીને હિન્દુનું નિર્માણ કર્યું, આ અખંડ ભારતનો અજોડ શિલ્પી બાપ એ સમયનો સરદાર પટેલ હતો. અને ત્યારે સરદાર પટેલે છતાં પણ પોતાનો વિનમ્ર ભાવ વાપર્યો, રાજાઓના તાજ મુકાયવા તને ધનવીર વલ્લભ સરદાર, ત્યારે પણ વિવેક વાપરીને કીધું કે જેમ તમે કહો એમ. ત્યારે ચૂંટણી થઈ, હકીકતમાં ત્યારે ચૂંટણી થઈ, અને 15 વોટની ચૂંટણી હતી, એમાંથી 13 મત તો માત્ર ને માત્ર સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા. જવાહરલાલ નહેરુને ત્યારે એક પણ મત નહોતો મળેલો, અને બીજા બે મત કોઈ બીજા વ્યક્તિને મળેલા હતા, છતાં પણ ગાંધીજીએ કીધું કે આજે દેશની માંગ છે કે જવાહરલાલ નહેરુને આપણે વડાપ્રધાન બનાવીએ. અને ત્યારે પોતે બહુમતીથી જીતાતા પોતાનો અધિકાર હતો, કારણ કે લોહી રેડી દીધું હતું. સાહેબ, અત્યારે પણ આપણને માનથી હામે હામી ન ખબર પડે કે સરદાર વલ્લભભાઈ પટેલના વંશજો કોણ છે, અને કારણ કે એણે પોતાના વંશને મૂકી દીધો બાજુમાં, પોતાના દેશને આગળ રાખ્યો, અને એટલા માટે એનો પોતાનો અધિકાર હતો, પોતાનો અધિકાર હતો કે એ આ ગાદી ઉપર બેસી શકે, છતાંય મહાત્મા ગાંધીના એક આદેશ ઉપર નતમસ્તક થઈને કીધું કે ના બાપુ, તમારી અને દેશની ઈચ્છા ન હોય તો મારે વડાપ્રધાન નથી બનવું, અને પોતે વડાપ્રધાન પદનો ત્યાગ કર્યો, અને ત્યારે જવાહરલાલ નહેરુ બન્યા. આ પોતાનો આવડો મોટો ત્યાગ, આને લોખંડી ત્યાગ કીધો, ને એના મોટા મોટા સ્ટેચ્યુ આજે દુનિયાના ડંકા વગાડે સાહેબ, કારણ કે અમથા સરદાર નથી બનાતું. આ સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, વીર સાવરકરની ભૂમિ છે, વાલા ભક્તજનો, વાલા વિદ્યાર્થી બંધુ, આ ભૂમિમાંથી અત્યારે પણ જો કોઈ વીરતાના પિયુષ પાય ને તો આવા પનોતા પુત્રો જન્મે હો. અને એ પોતાના સ્વાર્થને ભૂલી પોતાના કોઈ પણ પ્રકારના દેહાભિમાન, પોતાને મા બેન દીકરી, પોતાના સગાને ભૂલીને જ્યારે દેશને સમર્પિત થતા આપણા સૈનિકોએ કીધું કે અરે લડવાનું છે ને મરવાનું છે એ તો અમને ખબર છે, બસ તમે આદેશ કરો, તમે માત્ર અમને રણનીતિ સમજાવો. અને ત્યારે એના સરદારે એટલું જ કીધું કે ના, રણનીતિ મારે નથી સમજાવવાની, રણનીતિ તમે મને બતાવો, હું તો માત્ર એટલું જ કહીશ કે મારે તમારી એક નાની અમથી જરૂર છે, શું તમે બોલો એની ઉપરથી અમે તમને કહીએ. તો કીધું કે હવે દિલ ખોલીને સાંભળો, દિલ ખોલીને સાંભળો. અને ત્યારે બધા સુનમુન સભા થઈ ગઈ, અને સરદાર પોતે બોલ્યા છે કે આપણી તેવણ નથી કે 1,50,000ની સેનાને આપણે હરાવી શકીએ. અને ત્યારે સામેથી કીધું આપણી સેના ક્યાં નાની છે, પછી એને સમજાવ્યું કે આપણે હજી નવા નવા આઝાદ થયા છીએ, અને ફરતી બાજુ આપણો આપણો બહુ મોટો વિસ્તાર ભારતનો આપણે કવર કરવાનો હોય, એટલે આપણી સેના નાના નાના નાના નાના પીસમાં વહેંચાયેલી છે, હવે એ બધી સેનાને એક જગ્યાએ ભેગી કરી લઈએ તો બીજી બાજુથી કોઈ હુમલો કરે, માટે એ શક્ય નથી, અને આપણી પાસે અત્યારે જે સૈનિક દળ છે એનાથી જ આપણે યુદ્ધ લડવાનું છે ને જીતવાનું છે. હવે એના માટે રણનીતિ બનાવવી પડે. હવે રણનીતિ માટે આપણે સામેવાળા પક્ષ પાસે કેટલી બંદૂકો, કેટલી કારતૂસો, કેટલી પિસ્તોલું, કેટલી કેટલી ક્રેન ટ્રેન્ક વગેરે છે એની બાતમી મેળવવી પડે. બસ એ બાતમી મેળવવા માટે જે પાકિસ્તાન કહેતા એ જીતાયેલા બાંગ્લાદેશમાં જાય, એ હવેથી આપણો બેસ્ટ સૈનિક તરીકે ઉપસી આવે, એમ એને ભારતમાંના સાચા વીર તરીકેનું સન્માન મળે. આખી સભા સુનમુનો. શિયાળામાં ઘઉં પાક્યા હોય ને ઘઉંની છેલ્લે પાણી ન પોગે, અને પાણી ન પોગે ને પાણી પીધા વગરના ઘઉંની ડોક જેમ આમ મોવડાઈ જાય ને એમ આખી સભાના ડાંચા મોવડાઈ ગયા. હવે એવું નહોતું કે કોઈ મરવા તૈયાર નહોતું થતું, પણ બસ ઈ કે તો કામ ન આવીએ ને, ન્યા બાતમી લેવા જાય ને નહીં ને પકડાઈ જાય તો કામ ન આવીએ, દેશને કામ ન આવીએ. કારણ કે બાતમી દીધા વગર જો પોતાના પ્રાણ પખેર ઉડી જાય તો દેશ માટે કંઈક કરવાનું જૂનું શું કામનું, અને એકલું મરવું પડે પછી ત્યાં કોણ કોની સાથે શું આવે, આ તે ઘણા વિચારો મનમાં મૂંઝાતા હોય. અને ત્યારે આખે આખી સભામાં સાહેબે નજર ફેરવી લીધી ત્યારે બધાના ડાચા હેઠા વળી ગયા હતા, ને ખૂણામાંથી કૂણો મૂછનો જીતો દોર ફૂટતો હોય. કહેવાય 15-16 વર્ષનો એ જુવાને, 15-16 માત્ર 15-16 વર્ષનો જવાન કિશોર. ત્યારે તો એ સમયમાં તો એ બધાની કહેતા કે બધાના ટૂંકમાં ફોજમાં ભરતી થઈ જતી, અને 15-16 વર્ષનો જીતો મૂછના દોરા ફૂટે એવા જવાને ઊંચો હાથ કરીને કીધું, સાહેબ હું જાઉં. આ જવાન એ જ આપણા બરડા ડુંગરનો નાગાજણ સિસોદિયો, આ ગુજરાતનું પાણી સાહેબ, ગુજરાતનું ગૌરવ. અને ખૂણામાંથી ઊંચો હાથ કરીને કીધું, સાહેબ હું જાઉં. આવી રીતે કીધું હું જાઉં. અને ત્યારે કર્નલ સાહેબ એની સામે જોઈને અમે એને ગળે લગાડી દીધો કે બધાએ પોતપોતાની વાત રાખી કે આ કારણથી અમે નથી જતા, અમને આ પ્રશ્ન નડે છે, અમને આ પ્રોબ્લેમ થાય છે, તે તારા પ્રશ્નનું ક્યારે વિચાર્યું નહીં. અને ત્યારે એણે કીધું કે સાહેબ હું જે ભૂમિમાંથી આવું છું ને, હું જે ગુજરાતની ભૂમિમાંથી આવું છું ને, ગુજરાતના પાણી એ સિંહના મોઢાવાળા હોય સાહેબ, અમે સિંહના હેઠા પાણી પીને જીવવાવાળા છીએ, માતૃભૂમિ માટે તો ગમે ત્યારે અમે પોતાનું જીવ આપી દઈએ. અને આ વસ્તુને, આ વાતને જ્યારે સાંભળી, આ વાતને જ્યારે સાંભળી ત્યારે કર્નલને એમ થઈ ગયું કે નહીં, હું જેની શોધમાં હતો, હું જેને ગોતતો હતો એ હવે મને મળી ગયો. અને આ નાગાજણ સિસોદિયાની માથે હાથ ફેરવીને ખાલી એટલું બોલ્યા છે, બેટા તો હવે તું તારી રીતે તારી નવી રણનીતિ તૈયાર કર. એણે કીધું કે બાપુ સાહેબ હું જાઉં એની પહેલાં બસ મને માત્ર 1-2 દિવસ માટે મને મારા ઘેર આટો મારી આવવા દો. અને આ બાજુ બરડા ડુંગરની માલકાર એના ગામમાં એ પોતે આવ્યો છે, નાગાજણ સિસોદિયો. ગામમાં તો જાણે ઉત્સવ થઈ ગયો, હજી કોઈને કીધું નથી કે પોતે આ માટે જાય છે, પણ ગામમાં જઈને પોતાની માં એ રૂડીમાંના ખોળામાં માથું નાખી અને હૂતોને કીધું, માં આજે તારા હાથની લાપસી ખાવી છે. અને માની પણ આંખમાંથી હર્ષના આંસુઓ, ઓહો મારો દીકરો એટલા સમય આવ્યો ને એને એની માં જ ડાયરેક્ટ ખાંભરી, માથે હાથ ફેરવીને લાપસી જમાડી એના પિતાશ્રી, એને એને એને માથે હાથ ફેરવીને વહાલ કર્યો અને કીધું, બેટા બહુ નાની ઉંમરમાં તે માતૃભૂમિની સેવાનું આ બીડું ઝડપું છે, નાનો એવી ઉંમરમાં તું ફોજમાં ભરતી થયો છો, આવી રીતે ક્યારેક ક્યારેક ઘેરે આવતો રહેજે. ઓ કીધું હા બાપુ. અને પછી તો રૂડકીમાં એ આમ આમ માથે હાથ ફેરવતા જઈને નાનો એવો નાગાજણ એટલે એવું પૂછ્યું કે માં હું ત્યાં જઈશ, યુદ્ધમાં કદાચ મારે જવાનું થાય તો મારી સાથે કોઈ ન આવે તો મારે શું કરવાનું. અને બહુ જાણીતો દુહો છે ને બહુ જૂના કવિઓએ કીધેલું છે કે કંથા અરણમે જાય કે ના શોધી તું સાથ, તારો સાથ બસ 3 જણા તારો અહીયો કટારીને હાથ. હે એ કંથા અરણમે જાય કે તું ના શોધીશ અબ સાથ, તારો સાથ બસ 3 જણા તારી હૈયું કટારીને હાથ. અને આવા આવા બિરદાવલીવાળા હાલરડા સાથે એ રાતે તો એને સુવડાવ્યો છે, એ રાતે એને સુવડાવી દીધો. અને બીજા દિવસે સવારે ઉઠ્યો, બીજા દિવસે પાછું ફોજમાં નીકળવાનું હતું, પણ ત્યારે રૂડકી માએ પોતાની પાસે બેહાડીને માથે હાથ ફેરવીને કીધું, દીકરા તારા માટે કોઈ હારી મેરાણી ગોતી રાખું, તારે હવે લગ્ન કરવા છે, થોડાક દી રોકાઈ જા ને લગ્ન કરીને જા. અને ત્યારે એણે કીધું કે ના માં તમે ગોતી રાખો, મનમાં તો એટલો મુસ્કાય છે, મનમાં તો બહુ બધા દર્દ ભર્યા છે ને બહુ બધું કહેવાનું આમ ફાઇટ ફાઇટ થાય છે, પણ અહીંયા ઉપર આમ કઠડાક નાખતો હાથ મૂકી દીધો ને કીધું બસ હવે નથી બોલવું, કારણ કે એક શબ્દ પણ જો વધારે નીકળી જાય તો આ મારી માં મને જવા નહીં દે. અને કીધું આ માં તો કોઈ ગુણિયલ મેરાણી હોય એને ગોતી રાખ, તારો વીર સપૂત પાછો આવીને એનું કાંડું ઝાલશે. હો અને એની એની ગરાસણી એને શું કહેતી છે કે કંથારણમે જાય કે જો ભાગીને આવ્યો છે પછી તારી બાયલડી હું ગ્રહીશ નહીં, તું પછી મારો ભાઈ ને હું તારી બેન. આવા આવા સ્વપ્ન સાથે રૂડકી માએ પોતાના અને બિરદાવ્યો છે, પોતાના દીકરાને બિરદાવી અને માથે હાથ ફેરવીને સૌભાગ્યનો એ તિલક કરીને આગળ વધાર્યો અને ફરી પાછો ટ્રેનમાં બેસી અને નાગાજણ સિસોદિયો પોતાની જ્યાં પોસ્ટ હતી ત્યાં આવ્યો. નાગાજણ સિસોદિયો પાછો પોતાની પોસ્ટ ઉપર આવી અને પોતાની પોસ્ટમાં પાછો ભરતી થયો અને આ બાજુથી હવે એને જવાનું થયું. હવે ત્યાંથી લગભગ 30-40 કિલોમીટર અંદર સરહદથી અંદર એની છાવણીઓ હતી દુશ્મનોની, આ ટીગાખાનની ને લોકોને. ન્યા બાતમી મેળવવા જવાનું હતું. આ નાગાજણ સિસોદિયો અહીંથી હાયલો ગયો, એક પણ શસ્ત્ર હારે લીધું નથી, બીજું કાંઈ નહીં, બસ અવાજ ન આવે ને બોડી સ્પીડમાં ફટાફટામાં હાલવા માંડે એટલે બીજું કાંઈ પણ સાથે લીધા વગર હાલતી પકડી, અને એ હાલતી પકડી પછી ત્યાં કણે જ્યાં એની છાવણીમાં બધી બાતમીઓ મેળવતી હતી ને એક્ઝેક્ટ રાતના સમયે કોઈને ખબર ના પડે એમ પાકિસ્તાનની નરબંકાઓનો વેશ લીધો અને પછી એ છાવણી તરફ ગયો. છાવણીની પાછળથી બધી જ બાતમીઓ સાંભળી, બધી જ વાતો સાંભળી લીધી અને ત્યારે ટીગાખાનના મોઢામાંથી જે ભારત વિશે અપશબ્દો નીકળતા તે બધું સાંભળ્યું. ભારતની પણ એ જ દુર્દશા કરવાની છે જે બાંગ્લાદેશની કરી, એ સમજે છે છું પોતાની જાતને, હિન્દુઓ અને શીખોનો નરસંહાર કરો અને આને તેને ઘણું બધું બોલ્યા અને બધી જ વસ્તુ આને સાંભળી અને પોતાનામાં આમ ખુન્નસ ચડી ગયો. મન તો એમ થયું કે હમણાં ને હમણાં તલવાર લઈને વંડી પડું, પણ પછી એમ થયું કે જો અત્યારે હું કંઈક કરીશ ને તો માત્ર 6-7 સૈનિકોને મારીને પછી મારું મળદું પડી જાય, પણ જો આને આ બાતમી મારા દેશને આપીશ ને તો આ ટીગાખાનની બધી જ વાતો ન્યાને ન્યા પૂરી થઈ જાય. એટલે પોતા ઉપર કંટ્રોલ કર્યો. હકીકતમાં પોતાની જાત ઉપર આવા સમયે કંટ્રોલ કરવો એ પણ બહુ મહત્વની વાત, કારણ કે ત્યારે ખુન્નસ ચડ્યું પછી કાંઈ જોતા નથી, કોઈ પછી કાંઈ વસ્તુ જોતા નથી, ડાયરેક્ટ પોતાની માતૃભૂમિ માટે લડવા માટે જેણે દેહ લીધો છે ભાઈ, હે, પોતાની માતૃભૂમિની રક્ષા માટે દેહ લીધો છે તો ક્યાં કઈ વાતનું પોતે બીવાનું. અને પછી નાગાજણ સિસોદિયો ફરી પાછું એ વાતને પૂરી કરી અને બધું સાંભળી લીધું અને સાંભળી અને હવે પછી એ મીટિંગ પૂરી થઈ એટલે ત્યાંથી નીકળતો હતો અને ભગવાનનું કરવું અને કોઈની નજર પડી ગઈ, ઓહો આ તો દુશ્મનનો વ્યક્તિ છે, હવે સાંભળજો આ તો દુશ્મનનો વ્યક્તિ છે, એવું કીધું આ દુશ્મનનો વ્યક્તિ છે. અને નાગાજણ સિસોદિયાની પાછળ આખી આખી ફોજ લગાડી છે, પોતે પાકિસ્તાનની એક ક્રેન લીધી અને ક્રેન હાંકતો હાંકતો આગળ વધ્યો છે અને પાછળથી પાકિસ્તાનની ફોજના એ સૈનિકોના ફાયરિંગ ચાલુ થયા. આ બાજુ નાગાજણ સિસોદિયો તો ક્રેનમાં કેટલું ચાલે, ક્રેન કેટલી સ્પીડમાં ચાલતી હોય, બહુ વધારે ઝડપતો હોય ને, એટલે નીચો કૂદીને પોતે પોતાના પગને પોતાના સાથી બનાવીને એ પાગળધા ધમા કરતો દોડ્યો. પાછળ ઘોડાના અશ્વારો એને પકડવા માટે દોડે છે, પણ આજે તો મુઠ્ઠી વાળીને મુઠ્ઠીમાં માની આબરૂ લઈને જાણે દોડતો હોય, માની ચૂંદડી લઈને જાણે દોડતો હોય ને એ રીતે નાગાજણ સિસોદિયો ભારતની ભાગીરથ ભૂમ તરફ દોડતો આવે છે. વાલા ભક્તજનો, વાલા વિદ્યાર્થીઓ, અને એ ભાગીરથ ભૂમકાની સરહદ જ્યારે નાગાજણ સિસોદિયાની આંખમાં દેખાણી ત્યારે એમ થયું કે બસ હવે મેં મારા દેશને બચાવી લીધો, હવે મેં મારા દેશને બચાવી લીધો. અને વાલા ભક્તજનો, વાલા વિદ્યાર્થી બંધુઓએ દોડતો પોતાની સરહદની બાજુમાં આવતો હતો, પોતાની સરહદની પાસે આવતો હતો અને ત્યારે એને જોવાય પાછળ નજર મારી કે તો કેવડું મોટું સૈન્ય, અને પાછળથી હવે એને હુકમ દીધો કે ભલે જીવતો ન પકડાય તો કાંઈ નહીં, પણ જીવતો અંદર ન જવો જોઈએ, બાકી આપણી બાતમીઓ વહી જાય. અને પાછળથી ફાયરિંગ ચાલુ થયા, હજી તો 1.5 કિલોમીટર આગો હોય છે અને પાછળથી એક સાથે આખી આખી સેનાએ ફાયરિંગ ચાલુ કરી. અને ત્યારના ઇતિહાસકારો કહે છે કે એટ ધેટ મોમેન્ટ કદાચ 1.5 કે 2 મિનિટનો સમય થયો હશે ત્યારે 88,000 જેટલી ગોળીઓ એ નાગાજણ સિસોદિયાની ઉપર ફાયર થઈ હતી, એમાંથી 35 ગોળીઓ એના શરીરમાં લાગી હતી, એનું શરીર ચારણી જેવું થઈ ગયું, તો આમ શ્વાસ લઈને તો કદાચ છાતીમાંથી બહાર નીકળી જાય એવો શ્વાસ ફૂલે. અને છતાંય મુઠ્ઠી ઉવાળીને જાણે માની આબરૂ હાથમાં લઈ અને ભારતની રક્ષાને કાજે આ ભાતીંગણ બોમ્બને કાંઈ ન થાય એ માટે આ નાગાજણ સિસોદિયો આજે પોતાની સરહદ તરફ પાછો વળે. આ બાજુ કર્નલ સાહેબને બધા એની વાટ જોવે, એ મુઠ્ઠી ઉવાળીને ભાગતો આવે, શરીર લોહી લુહાણ છે, અને પાસે આવી અને કર્નલ સાહેબને હજી તો આમ પગ મૂકે ને ક્યાં તો શ્વાસ ફાટી ગયા એટલે ખાલી બસ હવે હલનચલન બંધ થઈ ગયું. પણ કર્નલ સાહેબને ખોળામાં માથું રાખી દીધું, કર્નલ સાહેબ માથે હાથ ફેરવે ને કીધું, સાહેબ હવે મારી પાસે બહુ સમય નથી, પણ હું તમને બધી બાતમી આપું એની પહેલાં હું તમને એક વાત કહું. બોલ દીકરા. ત્યારે સાહેબે કીધું કે બેટા તું મને એક વાત કે, તારે તારા ઘરે કાંઈ સંદેશો આપવો છે. ત્યારે નાગાજણ સિસોદિયાએ કીધું, હા સાહેબ એ જ કહેવા માટે હું અત્યારે તમને આમ થનગનું છું, છેલ્લા શ્વાસ મારા ફૂફાળા મારે છે, કે આ કાગળ, એને ખીચામાં એ કાગળ કાઢીને સાહેબના ખીચામાં, કે હવે તો હું ઘરે જવાનો નથી, મારી તેવડ નથી, પણ આ કાગળ મારી માના હાથમાં મૂકજો. ને કીધું કે એને એમ કહેજો કે તારો દીકરો તારી એક માં તું એની એક માં છો, તારા માટે તો એ હંમેશાને માટે અમર થઈ ગયો, પણ એ બીજી એની માં ભારતમાં માટે ખપી ગયો, માં હવે તારા દીકરાની વાટ જોતી નહીં, કવિઓએ બહુ સરસ દુહા લખ્યા છે કે જાત કબીરો રણ મેં કેમ લડ્યો તું શેણ, તારા વગરના હાથિયા કોઈ આવે એણ કે ફેણ, માં મારી તું જીવજે તારી રક્ષા કરશે ભાઈ બેણ, હવે હું તો નથી આ જગમાં બસ લડી ગયો તાતા થેણ તાતા થેણ. આવી વાત કરીને નાગાર્જુન સિસોદિયાએ પત્રને કર્નલ સાહેબના ખીચામાં મૂકી દીધો અને હવે પોતે આમાં છાતી છાટ ફાટ ફાટ ફૂલે છે. એટલે સાહેબને બધું કહી દીધું કે સાહેબ આ રીતે આક્રમણ કરવાના છે, અહીંયાથી એટલી પિસ્તોલો એટલી કારતૂસો એટલા બમ એટલી ટ્રેન અને આ જગ્યાએથી આક્રમણ કરવાના છે. હવે લગભગ પ્લાન ફરે એમ નથી કારણ કે કાલ સવારે તો આક્રમણ કરવાના છે. અને વાલા ભક્તજનો આખે આખી બાતમી આપી નાગાર્જુન સિસોદિયાએ પોતાના છેલ્લા શ્વાસ લીધા છે. પોતે મોતને ભેટી ગયા, પોતે શહીદીને માથે ઓઢી લીધી. અને આ બાજુ કર્નલે બધા જ મેસેજ હાઈકોર્ટ ઉપર હાઈ સ્ટેશન્સ ઉપર બધે રિવીલ કરી દીધા કે આવી રીતે એના અટેક્સ થવાના છે, માટે તમે બધા ધ્યાન રાખજો, અમારી મદદમાં આવી જજો. અને યુદ્ધ થયું પણ ખરું, પણ આ બધી બાતમીઓ આપણી પાસેથી હતી અને કઈ રીતે યુદ્ધને પાછું વાળવું આ બધી આપણને ખબર હતી, માટે આ બધી બાતમીઓને સાથે લઈ અને આપણું ભારત ત્યારે કરોડો હજારો નહીં પણ કરોડો મા બેનની આબરૂને બચાવી લીધી, કેટલા રૂપિયા બચાવી લીધા અને કેટલા જીવ બચાવી લીધા, અને એ માત્ર નાગાર્જુન સિસોદિયાને કારણે. ત્યારે યુદ્ધ તો થયું, ત્યારે પણ સૈનિકો શહીદ થયા, પણ જો આ એક વસ્તુ આણે ના કરી હોત ને તો કદાચ એ ભારતનો બિહામણો ઇતિહાસ આજ સુધી પણ બધા ગાતા હોત. વાલા વિદ્યાર્થી બંધુઓ વડીલો, કહેવાનું એટલું કે આ આ પોતાની જાતને ભૂલી અને દેશ માટે યા હોમ કરનારા સૈનિકોનું માન ક્યાં. કદાચ ટ્રેનમાં આપણે બેઠા હોય ને કોઈ સૈનિક પોતાના ઘરે જતો હોય અથવા ઘરેથી ફરી પાછો પોતાની જવાબદારી આવતો હોય ત્યારે આપણે ટ્રેનમાં એને જગ્યા પણ આપવાની કષ્ટી કરીએ ખરા. કોઈ સૈનિક આપણને સામે મળે તો આપણે માન ભરી નજરે માત્ર એની સામે જોઈ શકીએ ખરા. આ વસ્તુ બધી વિચાર્યા જેવી. અને ત્યારની એટ ધેટ ટાઈમ એ સરકાર એ ઇન્દિરા ગાંધીની સરકાર હતી. ઇન્દિરા ગાંધીએ ત્યારે લેટર મોકલ્યો કે હેમા, રૂડીમાને લેટર મોકલ્યો, રૂડીમાને પત્ર મોકલ્યો કે હેમા તે તારા દીકરાને શું ખાઈને જીણો, તારા પુત્રને તે શું ખાઈને જીણો કે આજે તું એક માં એવી તારા જેવી કરોડો માં બેન દીકરીની આબરૂને પોતાના હાથમાં રાખીને મર્યો, હે પોતે એની આબરૂને આમ હાથમાં ઝીલીને મર્યો, તે એવું શું ખવડાયું. અને ત્યારે રૂડકીમાંની આંખમાંથી આંસુ નીકળી ગયા અને પછી કીધું કે હવે હકીકતમાં મારો નાગાર્જુન એ પ્રભુને પ્યારો નથી થયો, એ તો આ બેન દીકરીઓની આબરૂ માટે ફંટાઈ ગયો, માટે હવે મારે રડવું નથી, મારે તો ઉત્સવ કરવો છે. અને આવી જગ્યાએ મહારાણા પ્રતાપને શિવાજી જન્મે સાહેબ. બધા કહેતા હોય કે મારે તો પ્રતાપ જેવો ને વીર શિવાજી જેવો પુત્ર જોઈએ. અરે મારી બેન, અરે મારી માં, કહેવાનું એટલું જ કે એના માટે તો શિવાજીની માટે અને મહારાણા પ્રતાપ માટે તો જીજાબાઈ ને જયવંતાબાઈ જેવી કોખ જોઈ, જેવા તેવાને અહીંયા ન પાકે શિવાજીને. અને એવી કોખમાંથી આ નાગાર્જુન સિસોદિયો જન્મ લીધો. એ પોતાની કુળનું પોતાની મર્યાદાઓનું નામ ઊંચો કરતો ગયો, ભારત માનું નામ ઊંચો કરતો ગયો. આ આ સૈનિકોએ જે બલિદાન આપીને આ આ પોતાના લોહીથી આ જમીનને સિંચીને મોટી કરી છે ને, એમાં આપણે ક્યાંક ધર્મને નામે ધીંગાણા કરીને આ સૈનિકોના અપમાન તો નથી કરતા ને. આપણા આપણી પૃથ્વીને આપણા દેશને બચાવવા માટે, આપણી જમીનોને બચાવવા માટે જે જે નરબંકાએ પોતે પોતાનો પોતાનો જીવ સમર્પિત કરી દીધો, ક્યાંક ધર્મને નામે, ક્યાંક રાજકારણને નામે અંદરોઅંદર યુદ્ધ કરી અંદરોઅંદર બાંધીને આપણે એને કોઈ રીતે લીલામ તો નથી કરી રહ્યા ને. અરે આ એક નહીં, આવા તો કેટલા સૈનિકો. રિજાંગલાની વાત આની પહેલા કરી હતી, એ પૃથ્વીથી કેટલું ઊંચું રિજાંગલા, અત્યારે તો ત્યાં હીરધામ ઊભું થયું. હે ત્યારે તે સમયના ચીની સૈનિકોને આ બાજુ માત્ર 25-26 જવાનો, ચીની સૈનિકોનું એવડું મોટું આક્રમણ થયું, બહુ મોટું આક્રમણ થયું, ત્યારે કોઈને લાગતું જ નહોતું કે આપણે રિજાંગલા જીતી શકશું. કારણ કે કેવડું મોટું ચીન સૈનિક, કેવડું મોટું ચીનીનું સૈન્ય ને આ બાજુ ભારતનું નાનું એવું સૈન્ય, 25-26 જણાનું સૈન્ય ને જેટલું આવે એટલું ચીનનું સૈનિક ક્યાંકથી કોણ જાણે આવતું જ જાય અને આ બાજુ પૂરું જ ન થાય અને પાછું ઉપરથી મિસાઇલ ફાયરિંગ ના મનાય, એના માટે પછી ઉપર જાણ કરવાની કે અમે મિસાઇલ ફાયર કરીએ. હવે કીધું હતું કે હવે ભાઈ સામેથી ફાયર થવા માંડી છે તો અમે ફાયર કરીએ, પણ આપણી ત્યારની ટેકનોલોજી એટલી સ્લો હોય છે કે કોઈ રીતે ઓર્ડર જ ન મળે. અને ત્યારે પછી એ નરબંકાઓએ પોતાની જાતને યાહોમ કરી દીધી. અને ત્યારે તો બધાના મનમાં એમ જ હતું કે એવડું મોટું યુદ્ધ થયું કેમ જીવતા હશે, પછી તો કારતૂસ અને આગળ છરાવાળી એક જે ગન હતી, આગળ છરાવાળી ગન આવે એમાં ત્રણ ત્રણ એકારે નાખીને સાઈડમાં ઉલાડતા હતા, આવી રીતના લડ્યા. કારણ કે કારતૂસો પૂરી, બમ ગોળા પૂરા, મિસાઇલ ફાયર નહીં મનાય, એ નહીં કરવાનું. હવે કરવું શું? પછી આવી રીતે લડી લડી લડી લડીને પોતાની ભૂમિને બચાવી, ત્યારે તો બધાને મનમાં થઈ ગયું કે આપણા હાથમાંથી તો રીઝાંગલા ગયું, હવે રીઝાંગલા આપણા હાથમાં નહીં રહે. પણ ત્યારે એ રીઝાંગલા ભૂમિ થોડાક સમય પછી ત્યાં લીલું લીલું ઘાસ ઉગ્યું, બરફ આઘો ગયો અને નીચેથી જમીન ઉપડીને લીલું લીલું ઘાસ ઉગ્યું ને બકરા ચારવાવાળા જ્યારે એ જમીન ઉપર બકરાને બધું ચારવા ગયા ને ત્યારે ન્યાથી એણે કીધું કે ભાઈ વાં કોક પૂતળા ઊભા હોય ને એવું લાગે છે, કાં તો કોક વ્યક્તિ ઊભા હોય ને એવું લાગે છે. ભારતની સરકાર તો હજી ડરતી હતી કે ત્યાં જાવું કે કેમ, ત્યાં ચીની સૈનિકોના મંડાણ હશે, ચીનવાળાને એવું કે ત્યાં ભારતના મંડાણ હશે, તો એટલે ચીનવાળાએ અહીંયા કબજો નહોતો કર્યો અને આ બાજુથી ભારતને એમ કે ત્યાં તો એ તો પૂરું હવે એ તો ગયું, રીઝાંગલા તો આપણે હાથમાંથી ગયું. કેવડો મોટો વિસ્તાર રીઝાંગલાનો, કહેવાય કે ભારતનો ખૂણો આંખો લેવાઈ જતો હતો. અને ત્યારે તે વખતની સરકારે પછી ત્યાં પોતાના રેસ્ક્યુ ટીમને મોકલી અને જોયું ને સાહેબ, આમ જોતા આમ ગદગદિત થઈ જાય એવું દ્રશ્ય. કોઈ સૈનિક આમ સલામી આપીને, કોઈ સૈનિક ઝંડાને પકડીને, કોઈ પોતાના ખભે આમ કારતૂસ મૂકીને આમ રોબથી ઊભા થાવ, ભલે પોતે મહિનાઓ પેલા મરી ગયા હતા પણ આ મહિનામાં ના આવે એવી વાત પણ ઇતિહાસકારોએ લખેલું છે કે ત્યારે આપણા સૈનિકો એ પ્રાણ નતા શરીરમાં, તો એ શરીર રક્ષા ખાલી ખાલી મળદા એ દેશની રક્ષા કરતા હતા. જે મર્યા પછી મળદા પણ આ દેશની રક્ષા કરે, એ દેશ ઉપર કોઈ મીટ માંડીને જોય તો એનું મોઢું કૂતરા જેવું કરીને બાજુ મેકી દેવામાં કઈ વાંધો નહીં. પોતે પોતાના દેહમાંથી પ્રાણ તો વયો ગયો હતો પણ ખાલી ખોખા ઉભા હતા, નહીં ખોખાથી આ દેશની રક્ષા કરતા હતા. અને આ વસ્તુ જોઈને ગદગદિત થઈ ગયા. ઓહો, રેસ્ક્યુ ટીમને એમ થઈ ગયું કે અહીંયા વંદન છે આ બધાને. અને પછી એ જેટલા પણ 27 જેટલા પણ એ સૈનિકો હતા એના માટે એના માનમાં ત્યાં અહિરધામ રીઝાંગલા ઊભું થયું. આવી તો કેટલી વાતો બાબા હરભજનસિંહ જોઈ લ્યો. મૃત્યુના એટલા એટલા વર્ષો પછી બધા એને ભગોડા સાબિત કરી દીધા, પણ રાતે પોતાની સરહદની રક્ષાને માટે પોતાનો સફેદ ઘોડો દોડાવતા દોડાવતા માથે પંજાબી કેસરી પાઘ ધારણ કરીને બાબા હરભજનસિંહ આટા મારતા હોય આમ કોકને થઈ જાય કે ઓહો. રાતે એના સુવાની જે બેરક એને આમ એકદમ ઇસ્ત્રી ટાઈટ કરી દેવામાં આવે ને સવારે ઉઠે ક્યાં કડચોલી પડી જાય, એના એના શૂઝ અને પાણીની બોટલ મૂકવામાં આવે, બધામાં ગારો લાગી જાય, પાણીની બોટલ અડધી પી જાય, આ બધા હજી પરચા છે. અને પોતે જીવતા જીવત, ભલે પીર થઈને નથી પૂજાણા પણ જીવતા જીવત, તો બાબા હરભજનસિંહ દેશ માટે આમ તૂટી ગયા પણ મર્યા પછી પણ પોતાની આત્મા દેશની રક્ષા કરે, આવું દેશનું ખુન્નસ ક્યાંથી? અને આવા દેશમાં જન્મ મળ્યો, આ રામ શ્યામ અને ઘનશ્યામની ભૂમિમાં જન્મ મળ્યો, એટલે ભગવાનના તો જેટલા ઉપકાર માનીએ એટલા ઓછા એમ. અને આ વાતો હકીકતમાં આપણે સાંભળવા જેવી છે વાલા ભક્તજનો, વાલા વડીલો, કે આ વસ્તુ આપણે હવે જાળવવાની છે. અને હકીકતમાં આપણા બાળકોને પાસે બેસાડીને જો આ વસ્તુ સંભળાવીએ, આ વસ્તુ દેખાડીએ, તો ફ્યુચરમાં પણ આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા એ જળવાઈ રહેશે. બાકી મોટા થઈને પૂછશે કે શું હતું રીઝાંગલા, કોણ હતા બાબા હરભજનસિંહ, કોણ હતો નાગાર્જુન સિસોદિયો, ત્યારે એઠું જોઈ અને ન જવાબ નિર્જવાબ થવા વગર આપણી પાસે બીજો રસ્તો નહીં હોય. એક ગુરુકુલના માધ્યમથી જ્ઞાનબાગ ગુરુકુલ રાજકોટ ગુરુકુલના વિદ્યાર્થી તરીકે આ વાતો ગાય અને ગૌરવ અનુભવું છું. ત્યારે સર્વે આજથી એક નિયમ લઈએ કે આ માતૃભૂમિના નરબંકાઓ માટે સદાયને માટે એ નતમસ્તક થઈને રહીએ. બસ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી સ્વામિનારાયણ. ભારત માતા કી જય. વંદે માતરમ.